મિત્રો, યાદ રાખીએ, સાચા પ્રયત્નો કદાચ મોડું ફળ આપે, પણ ખાલી હાથ ક્યારેય નથી રાખતા. સો ઓલવેઝ કીપ ટ્રાઇંગ, કીપ બિલીવિંગ, સક્સેસ વિલ ફોલો યુ.